મિત્રો, પોતાની સાથે સાચા રહીએ તો દુનિયા સાથે સાચા રહેવું આપોઆપ સરળ બની જાય છે. ઘણીવાર આપણે લોકો શું કહેશે એ વિચારીને પોતાનું સાચું મન દબાવી દઈએ છીએ, પરંતુ સચ્ચાઈ એ છે કે સૌથી મોટી લડાઈ બહાર નથી, પોતાની અંદર છે. જ્યારે આપણે પોતાને પૂછીએ શું હું ખરેખર સાચો છું, અને અંદરથી જો હા આવે ત્યારે કોન્ફિડન્સ વધી જાય છે. પોતાની સાથે સાચા રહેવું એનો અર્થ શું? એનો અર્થ પોતાને આપેલું વચન પાળવું, પોતાની ભૂલો સ્વીકારવી અને પોતાનું સાચું રૂપ ક્યારેય છુપાવવું નહીં. મિત્રો, યાદ રાખીએ, જો આપણે પોતાની સાથે ખોટું બોલીશું તો દુનિયા સામે કેટલું પણ સાચું દેખાડીએ પણ અંદરથી ખાલી પોજ લાગશે. પણ જો આપણે પોતાની સાથે સાચા છીએ તો ભલે રસ્તો મુશ્કેલ હોય અંતે જીત આપણી જ રહેશે.